શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 67મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભગવાન શ્રીહરિએ શતાનંદ સ્વામીને આજ્ઞા કરી તે દિવસ સંવત 1885ના આસોવદ ધનતેરસનો હતો. તે દિવસે જ શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રીને ગૂંથવાની શુભ શરૂઆત કરી. સંવત 1885ના કારતક સુદ બીજને દિવસે માત્ર 5 દિવસમાં પૂર્ણ કરી. શિક્ષાપત્રીના 212 શ્લોકો થયા. ત્યાર પછી શતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિને પ્રસન્ન કરવા માટે તે શિક્ષાપત્રી ઉપર સત્પ્રમાણોના વચનોએ યુક્ત અર્થદીપિકા ટીકા લખવાનો પ્રારંભ કર્યો. એ ટીકા માક્ષરસુદ પંચમીને દિવસે સંપૂર્ણ કરી. શિક્ષાપત્રી રચવાની સાથે તેની ટીકા રચવાની આજ્ઞા પણ શ્રીહરિએ કરેલી. એ પ્રથમ કહ્યું નથી, છતાં અર્થ ઉપરથી જાણી લેવો. હે રાજન, એ માક્ષરસુદ પાંચમની તિથિએ બપોર પછીની સભાને મધ્યે મુક્તાનંદ સ્વામી આદિ સંતોની સાથે વિરાજમાન ભગવાન શ્રીહરિને શતાનંદ સ્વામીએ ટીકાએ સહિત શિક્ષાપત્રી ગ્રંથ સમર્પિત કર્યો. ભગવાન શ્રીહરિ પોતાની શિક્ષાપત્રીને ટીકાએ સહિત નિહાળીને બહુ જ સંતોષ પામ્યા ને તે જ સભામાં શતાનંદ મુનિની બહુ પ્રકારે પ્રશંસા કરી ને બોલ્યા કે જેવો અમારો હૃદયગત અભિપ્રાય હતો તેવો સંપૂર્ણ અભિપ્રાય આ શતાનંદ મહર્ષિએ આ શિક્ષાપત્રીની ટીકામાં સમગ્રપણે ઉતાર્યો છે. એમ કહી સમર્થ શ્રીહરિએ અતિશય પ્રસન્ન થઈ પોતાના કંઠમાં રહેલી પુષ્પની માળા શતાનંદ સ્વામીને આપી અને અતિ હર્ષપૂર્વક બંને હાથ તેમના મસ્તક ઉપર ધારણ કર્યા. હે રાજન, ત્યાર પછી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામી પાસે શિક્ષાપત્રી સભામાં વંચાવી. તે સાંભળીને સંતો, હરિભક્તો તથા સ્વયં શ્રીહરિ મહા આનંદને પામ્યા. ત્યાર પછી ફરી કહેવા લાગ્યા કે હે સંતો, હે ભક્તો, તમે સર્વે સાંભળો, જે મારા હોય તેમણે આ શિક્ષાપત્રીનો પ્રતિદિન નિયમપૂર્વક પાઠ કરવો, અથવા ભણ્યા ન હોય તેમણે બીજાના મુખેથી તેનું શ્રવણ કરવું. હે સંતો, હે ભક્તો, આ શિક્ષાપત્રીનો પાઠ પ્રતિદિન ભોજન કર્યા પહેલાં પવિત્ર થઈને સ્વસ્તિક આસને બેસીને કરવો ને પછીથી જ ભોજનરૂપ પ્રસાદ લેવો. રોગાદિ આપતકાળમાં આ નિયમ ન જળવાય તો દોષ નથી. દિવસે પાઠ કરવાની અનુકૂળતા ન થઈ હોય તો રાત્રિએ પોતાના સાયંકાળનો નિત્યવિધિ કર્યા પછી એક જ સ્થળે બેસીને આનો પાઠ આદરપૂર્વક કરવો. જે રીતે પોતાના હૃદયમાં આ શિક્ષાપત્રીનો અર્થ સ્પષ્ટ સ્ફુરાયમાન થાય તે રીતે મારા આશ્રિતોએ હંમેશા ધીરેથી સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે પાઠ કરવો. હે રાજન, આ પ્રમાણેના ભગવાન શ્રીહરિના વચનો સાંભળી સર્વે સંતો ભક્તો તે જ ક્ષણે ઊભા થઈ શ્રીહરિને પ્રણામ કરી અમે જેમ તમે કહ્યું તે પ્રમાણે ચોક્કસ કરીશું એમ બોલ્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ શતાનંદ સ્વામીને કહ્યું કે હે મહાબુદ્ધિશાળી મુનિ, હવે તમારા મનમાં જેની ઈચ્છા છે તેવા સર્વોત્તમ સત્સંગી જીવન નામના ગ્રંથની રચના કરો, કારણ કે એ કાર્ય કરવા માટે તમે સમર્થ છો. તમારી બુદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે એમ અમને સર્વેને ભાસે છે. જો એમ ન હોય તો ટીકાએ સહિત શિક્ષાપત્રીને અનુસારે અમારો હૃદયગત અભિપ્રાય કહેવાને માટે કોણ સમર્થ થઈ શકે. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ એવો ભગવાન શ્રીહરિનો અનુગ્રહ પામેલા શતાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી પોતાને નિવાસસ્થાને આવ્યા. ત્યાર પછી ભગવાન શ્રીહરિના વરદાનથી ભૂત, વર્તમાન અને ભવિષ્યના સંપૂર્ણ જ્ઞાને સહિત તથા શકલ શાસ્ત્રોના જ્ઞાને સહિત ભગવાન શ્રીહરિના સમગ્ર ચરિત્રોના જ્ઞાન સાથેની સર્વજ્ઞતા પ્રાપ્ત કરેલા યોગીરાટ શતાનંદ સ્વામીએ સંવત 1885ના માક્ષર સુદ છઠ્ઠના દિવસે આ સત્સંગી જીવન નામે શાસ્ત્રની રચના કરવાનો પ્રારંભ કર્યો. શતાનંદ મહર્ષિ એક એક પ્રકરણની રચના સંપૂર્ણ કરતા ગયા અને પોતાના નિવાસસ્થાને બિરાજમાન સર્વનિયંતા પરમેશ્વર ભગવાન શ્રીહરિને એક એક અક્ષર કરીને સંપૂર્ણપણે સંભળાવતા ગયા. ભગવાન શ્રીહરિએ તે સમયે હંમેશા પોતાની સાથે રહેલા શુકાનંદ મુનિને સાથે રાખી આદરપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કર્યું ને તેનાથી અતિશય રાજી થયા. હે રાજન, શતશાસ્ત્ર શ્રવણથી અતિરિક્ત બીજા સર્વે વ્યવહારિક કાર્યોનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધ અને પંચમ સ્કંધનું વારંવાર શ્રવણ કરતા હતા. શ્રીહરિ બપોર પછીના સમયે પોતાની નિવાસસ્થાને રહેલી વેદિકા ઉપર વિરાજમાન થઈને પોતાના અનન્ય શરણાગત ભક્તોને પોતાનું દર્શન આપતા. ભગવાન શ્રીહરિની સમીપે ક્યારેક 2-3 દિવસે, ક્યારેક 5-6 દિવસે, ક્યારેક 3-4 દિવસે અનેક પ્રકારની આશ્ચર્યરૂપ ઘટનાઓની વાર્તાઓ થવા લાગી. હે રાજન, સાક્ષાત આશ્ચર્યનું દર્શન કરનારા પૂર્વાસી ભક્તજનો તથા દેશાંતરમાંથી દર્શને આવતા ભક્તજનો સભામાં ભગવાન શ્રીહરિની આગળ તે ઘટેલ આશ્ચર્યની વાતો કરતા હતા. એ વાર્તાઓ હું તમને સંભળાવું છું. હે રાજન, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ તથા ગોપીનાથજીદેવ આદિક ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ ભગવાન શ્રીહરિએ સ્થાપી છે. તે મૂર્તિઓને મધ્યે જે ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપો જે મંદિરમાં જે દિવસથી ભગવાન શ્રીહરિએ સ્થાપેલા તે મંદિરમાં તે દિવસથી આરંભીને આશ્ચર્યકારી ઘટનાઓ ઘટતી હતી. તે આશ્ચર્યને ભગવાન શ્રીહરિના આશ્રિત ભક્તજનો તેમજ અભક્તજનો, તેમાં પણ પુરુષો તથા સમગ્ર સ્ત્રીઓ પણ નિહાળતા હતા. હે રાજન, તે આશ્ચર્યો શું હતા તે તમને સંભળાવું છું. ક્યારેક ક્યારેક ભગવાન શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિક મૂર્તિઓ પ્રત્યક્ષ ભગવાનની જેમ મનોહર અનેક પ્રકારની ક્રિયાઓ કરતી. ક્યારેક ક્યારેક તે મૂર્તિઓ પોતાના દર્શન કરવા આવનાર જનોને જોઈને હાસ્ય કરતી. ક્યારેક ક્યારેક મનુષ્યોએ અર્પણ કરેલા પુષ્પના હારો તથા પૂજાના ઉપચારોને સ્વયં પોતાના હાથે જ ગ્રહણ કરી લેતી. ક્યારેક તો તે મૂર્તિઓ ભક્તજનોએ પોતાની આગળ નિવેદન કરેલા 4 પ્રકારના અન્નને પ્રગટ થઈને જમતી. ક્યારેક નિવેદન કરેલા દૂધને તથા જળને તે પ્રગટ થઈને પાન કરતી. ક્યારેક તે મૂર્તિઓ કોઈ સંકટના કારણે પોતાના દર્શન કરવા નહીં આવી શકેલા એવા નિત્ય દર્શનના નિયમવાળા ભક્તજનોને ગામાંતરોમાં જઈને ત્યાં પોતાનું સાક્ષાત દર્શન આપતી. તે મૂર્તિઓ યથાશક્તિ ધનધાન્યાદિ અર્પણ કરી પોતાની માનતા લીધેલા કેટલાક ભક્તજનોને તેમની માનતા પૂર્ણ કરવા પુત્રોનું પ્રદાન કરતી. વળી કેટલાકે માનતામાં માંગેલા પોતાના અતિ બળવાન વૈરીઓ થકી ઉત્પન્ન થયેલા સંકટનું નિવારણ પણ કરતી હતી. હે રાજન, ક્યારેક ક્યારેક તે મૂર્તિઓ ધન પ્રાપ્તિ માટે પોતાનું સેવન કરતા નિર્ધનજનોને, કોઈ ધનવાનને સ્વપ્નમાં પ્રેરણા કરી બહુ પ્રકારનું ધન અપાવતી. ક્યારેક તે મૂર્તિઓનું દર્શન કરનાર જનોને તત્કાળ સમાધિ થતી. ક્યારેક તે મૂર્તિઓમાં દર્શન કરનારા જનોને ઘણા બધા તેજનું દર્શન પણ થતું. આ પ્રમાણે અનેક પ્રકારના અતિ અદ્ભુત આશ્ચર્યો તે મંદિરોમાં થતા, જેથી પૃથ્વી પરના ઘણા બધા મનુષ્યો તે આશ્ચર્યો નિહાળી મૂર્તિઓનો આશ્રય કરતા હતા. પછીથી આ મૂર્તિઓ છે તે જ સાક્ષાત ભગવાન છે એમ માનવા લાગતા હતા. ઉપરોક્ત અનેક પ્રકારના આશ્ચર્યો જોઈ ગઢપુરમાં ભગવાન શ્રીહરિની સમીપે આવતા કેટલાક જનો તે સર્વે આશ્ચર્યોને સભામાં બેઠેલા શ્રીહરિને જેમ છે તેમ સંભળાવતા હતા. તેને સાંભળીને સભામાં બેઠેલા હરિભક્તો બહુ જ આશ્ચર્ય પામતા ને જાણતા જે આ સર્વે પ્રતાપ આ પ્રત્યક્ષ ભગવાન શ્રી હરિકૃષ્ણનો છે. હે રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિ પૂર્વોક્ત સર્વે આશ્ચર્ય વૃત્તાંત સાંભળીને તે સભામાં બેઠેલા પોતાના ભક્તજનોને પણ સંભળાવતા ને કહેતા કે હે ભક્તજનો, આ સાક્ષાત ભગવાન શ્રી હરિકૃષ્ણને વિશે અને નરનારાયણાદિ મૂર્તિઓને વિશે કોઈ ભેદ નથી, આટલું તમે નક્કી જાણજો. હે રાજન, આ પ્રમાણેના ભગવાન શ્રી હરિકૃષ્ણના વચન સાંભળી સર્વે ભક્તજનો પરમ આનંદ પામતા. આ રીતે શ્રીહરિ નરનારાયણાદિ પોતાની મૂર્તિઓ દ્વારા પોતાના પ્રગટ પ્રતાપનો વિસ્તાર કરતા હતા. આ પ્રમાણે રહેતા પોતાના ભક્તજનોનું મંગળ કરનારી મૂર્તિને ધરતા આત્મારામ સંતોના શ્યામ ભગવાન શ્રીહરિને સંવત 1885ના માક્ષર સુદ ચંપા છઠથી આરંભીને અત્યાર સુધીમાં 1.5 વર્ષ વીતી ગયું. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણેનો ભગવાન શ્રીહરિનો પ્રતાપ આ પૃથ્વી પર ચારે તરફ સમુદ્ર પર્યંત ગામડે ગામડે ને નગરે નગરે વ્યાપી ગયો. પુરુષો અને સ્ત્રીઓ સર્વત્ર ઘેર ઘેર આ ભગવાન શ્રીહરિના નિર્મળ યશનો પ્રેમથી બહુ પ્રકારે એકાગ્ર મનથી હંમેશા ગાન કરવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં શતાનંદ સ્વામીએ રચેલી શિક્ષાપત્રી અને અર્થદીપિકા ટીકાની ભગવાન શ્રીહરિએ ખૂબ જ પ્રશંસા કરી, તેમજ શ્રીહરિએ સ્થાપેલી નરનારાયણાદિ મૂર્તિઓના પ્રગટ પ્રતાપનું નિરૂપણ કર્યું. એ નામે 67મો અધ્યાય પૂર્ણ થયો.